ஸ்ரீ பிரம்ம புராண அத்தியாய 53 புர்ணதீர்த் ததா கோவிந்த் வகேர தீர்த்தோனோ மகிமா தன்வந்தரிய நேந்திர பர் பகவான் கிருபா. பிரம்மாஜி கஹே கௌதமி கங்கானா உத்தர தட் பர் பூர்ணதீர்த் சே ત્યાં જો મનુષ્ય અજાણતા પણ સ્નાન કરી લે તો પણ કલ્યાણનો ભાગી થાય છે. પૂર્ણતીર્થના મહાત્મ્યનું વર્ણન કોણ કરી શકે છે, જ્યાં સ્વયં ચક્રધારી ભગવાન વિષ્ણુ અને પિનાકધારી ભગવાન શંકર નિવાસ કરે છે. પૂર્વકાળમાં આયુપુત્ર ધન્વંતરી રાજા હતા. તેમણે અશ્વમેઘ વગેરે અનેક યજ્ઞોનું અનુષ્ઠાન કર્યું, અનેક પ્રકારના દાન આપ્યા તથા પ્રચુર ભોગો ભોગવ્યા. પછી ભોગોની વિષમતાનો અનુભવ કરીને તેમને ભારે વૈરાગ્ય જાગ્યો. ધન્વંતરીએ જાણતા હતા કે પર્વતના શિખર પર, ગંગા નદીના કિનારે, સમુદ્રના તટ પર, શિવ અને વિષ્ણુના મંદિરમાં અથવા કોઈ પવિત્ર સંગમ પર કરેલા જપ, તપ, હોમ બધું અક્ષય થઈ જાય છે. તેથી તેમણે ગંગા સાગર સંગમ પર મોટી તપસ્યા શરૂ કરી. એકવાર રાજા ધન્વંતરી રાજ્ય કરતી વેળાએ એક મહાન અસુરને રણભૂમિમાં મારીને ભગાડી મૂક્યો હતો. તેનું નામ તમ હતું. તે 1000 વર્ષ સુધી રાજાના ભયથી સમુદ્રમાં છુપાઈ રહ્યો. જ્યારે તેને ખબર પડી કે રાજા ધન્વંતરી વિરક્ત થઈને વનમાં ચાલ્યા ગયા છે અને તેમનો પુત્ર રાજ્ય સિંહાસન પર બેઠો છે, ત્યારે તે સમુદ્રમાંથી નીકળ્યો અને તે સ્થાન પર આવ્યો જ્યાં મહારાજ ધન્વંતરી ગંગા તટનો આશ્રય લઈને જપ, હોમ અને બ્રહ્મ ચિંતનમાં સંલગ્ન હતા. તેણે વિચાર્યું, આ બળવાન રાજાએ મને અનેક વાર નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે, તો હું પણ આ શત્રુને નષ્ટ કેમ ન કરી નાખું. આવો નિશ્ચય કરીને તેણે માયાથી એક સ્ત્રીનું રૂપ બનાવ્યું અને રાજા પાસે આવ્યો. તે માયામય સુંદરી તરુણી અને દેખાવે બહુ મનોહર હતી. તેણે મલકાતા રહીને નાચગાન શરૂ કર્યું. તે સુંદરીને ઘણીવાર સુધી આ અવસ્થામાં જોઈને રાજાએ કૃપાપૂર્વક પૂછ્યું, કલ્યાણી, તમે કોણ છો? કોના માટે આ ઘોર વનમાં રહો છો અને કોને જોઈને તમને આટલો ઉલ્લાસ થઈ રહ્યો છે? તરુણી બોલી, રાજન, આપનાથી સંસારમાં ચડિયાતો કોણ છે જે મારા ઉલ્લાસનું કારણ થઈ શકે? હું ઇન્દ્રની લક્ષ્મી છું. તમને બધા ભોગોથી સંપન્ન જોઈને વારંવાર આપની સામે વિચરું છું. અપાર પુણ્ય વિના હું સૌને માટે અત્યંત દુર્લભ છું. તેની વાત સાંભળીને રાજાએ પોતાની આકરી તપસ્યા છોડી દીધી અને મનમાં તેનું જ ચિંતન કરવા લાગ્યા. તેના જ આશ્રયમાં અને તેના જ આજ્ઞા પાલનમાં રહેવા લાગ્યા. જ્યારે બધી રીતે તેના શરણે જતા રહ્યા ત્યારે તેમની મોટી તપસ્યાનો નાશ કરીને તમ અંતર્ધ્યાન થઈ ગયો. આ દરમિયાન બ્રહ્માજી કહે છે, હું રાજાને વરદાન આપવા માટે ગયો. એ તપોભ્રષ્ટ અને વિહ્વળ થઈને મૃતકની જેમ રડી રહ્યા હતા. મેં અનેક પ્રકારની યુક્તિઓથી મહારાજ ધન્વંતરીને સાંત્વના આપી અને કહ્યું, રાજન, તમારો શત્રુ તમને તપસ્યાથી ભ્રષ્ટ કરી કૃતકાર્ય થઈને ચાલ્યો ગયો. તમારે શોક ન કરવો જોઈએ. પ્રાયઃ બધી તરુણી સ્ત્રીઓ પુરુષને પહેલા થોડો આનંદ અને પછી ભારે સંતાપ આપે છે, અને વળી એ તો માયામય હતી, તેથી તે સંતાપપ્રદ હોય એમાં ક્યાં આશ્ચર્યની વાત છે. આનંદ દયંતી પરમદાશાસ્તાપયંતી ચ માનવમ સર્વા એવ વિશેષેણ કિમુ માયામયી તુષા. 122 અધ્યાયનું 23-24 શ્લોક. ત્યારે રાજા ધન્વંતરીનો ભ્રમ દૂર થયો. એ હાથ જોડીને બોલ્યા, બ્રહ્મન, શું કરું? તપસ્યાને પાર કઈ રીતે જાઓ? મેં ઉત્તર આપ્યો, દેવાધિદેવ જનાર્દનની યત્નપૂર્વક સ્તુતિ કરો, તેનાથી તમને સિદ્ધિ પ્રાપ્ત થશે. ભગવાન વિષ્ણુ વેદ વેદ્ય પુરાતન પરમાત્મા છે. તેમણે જ સમગ્ર જગતની સૃષ્ટિ કરી છે. ત્રણે લોકમાં તેમના જેવો કોઈ પુરુષ નથી જે પ્રાણીઓના સમસ્ત મનોરથની સિદ્ધિ કરી શકે. મારી આજ્ઞા માનીને રાજા ધન્વંતરી ગિરિરાજ હિમાલય પર ચાલ્યા ગયા અને ત્યાં બંને હાથ જોડીને ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા. ધન્વંતરી બોલ્યા, સર્વત્ર વ્યાપ્ત રહેનારા વિષ્ણુ, આપનો જય હો. અચિંત્ય પરમેશ્વર આપનો જય હો, વિજયશીલ અચ્યુત આપનો જય થાઓ, ગોપાલ આપનો જય હો, લક્ષ્મીના સ્વામી આપનો જય હો, ભૂતપતિ આપનો જય હો, આપ શેષનાગની સૈયા પર શયન કરનારા આપને નમસ્કાર છે, સર્વવ્યાપી ગોવિંદ આપનો જય હો, આપ જગતનું સર્જન કરનારા છો આપને નમસ્કાર છે, દેવ આપનો જય હો, જય હો, આપ વિશ્વનું પાલન અને ધારણ કરનારા છો, ઈશ આપનો જય હો, આપ સત અસત સ્વરૂપ છો, માધવ આપનો જય હો, આપ ધર્મનિષ્ઠ પરમાત્માને નમસ્કાર છે, કામનાઓને પૂર્ણ કરનારા અને કામ સ્વરૂપ કેશવ આપનો જય હો, ગુણોના સાગર શ્રીરામ આપનો જય હો, આપ પુષ્ટિ આપનારા અને પુષ્ટિના સ્વામી છો આપનો જય હો, જય હો, કલ્યાણદાતા આપને નમસ્કાર છે, સગળા ભૂતોના પાલક આપનો જય હો, ભૂતેશ્વર આપનો જય હો, આપ મૌન ધારણ કરનારા છો આપને નમસ્કાર છે, કર્મ ફળોના દાતા આપનો જય હો, આપ જ કર્મ સ્વરૂપ છો પિતાંબર ધારી પ્રભુ આપનો જય હો, સર્વેશ્વર આપનો જય હો, આપ સર્વ સ્વરૂપ છો, આપ મંગલમય પ્રભુને નમસ્કાર છે, નાથ આપ સત્વગુણના અધિનાયક છો આપનો જય હો, આપ સગળા વેદોના જ્ઞાતા છો આપને મારા નમસ્કાર છે, આપ જ જન્મદાતા છો અને આપ જ જન્મ લેનારા પ્રાણીઓની અંદર નિવાસ કરો છો આપનો જય હો, હે પરમાત્મન આપને નમસ્કાર છે, મુક્તિદાતા આપનો જય હો, આપ જ મુક્તિ છો, ભોગ પ્રદાન કરનારા કેશવ આપનો જય હો, લોકપ્રદ પરમેશ્વર આપનો જય હો, ભક્ત વત્સલ આપનો જય હો, જય હો, ચક્ર ધારણ કરનારા આપ પરમેશ્વરને પ્રણામ છે, માનદાતા આપનો જય હો, આપ જ માન છો, વિશ્વવંદિત દેવ આપનો જય હો, ધર્મદાતા આપનો જય હો, આપ ધર્મ સ્વરૂપ છો, સંસારમાંથી તારનારા પરમાત્મા આપનો જય હો, અન્નદાતા આપનો જય હો, જય હો, આપ જ અન્ન છો, વાચસ્પતિ આપને નમસ્કાર છે, શક્તિદાતા આપનો જય હો, આપ જ શક્તિ છો, વિજયનું વરદાન આપનારા ઈશ્વર આપનો જય હો, યજ્ઞદાતા આપનો જય હો, આપ જ યજ્ઞ છો, આપના નેત્ર પદ્મપત્ર જેવા વિશાળ છે આપનો જય હો, દાન આપનારા પરમેશ્વર આપનો જય હો, આપ જ દાન છો, કૈટબનો નાશ કરનારા નારાયણ આપનો જય હો, કીર્તિદાતા આપનો જય હો, આપ જ કીર્તિ છો, મૂર્તિદાતા આપનો જય હો, આપ જ મૂર્તિ ધારણ કરનારા છો, સૌખ્યદાતા આપનો જય હો, આપ જ સૌખ્ય સ્વરૂપ છો, પાવનને પણ પાવન કરનારા પરમાત્માના આપનો જય હો, શાંતિદાતા આપનો જય હો, આપ જ શાંતિ છો, ભગવાન શંકરની પણ ઉત્પત્તિના કારણ આપનો જય હો, જ્યોતિ સ્વરૂપ આપનો જય હો, સમગ્ર જગતને માટે દાતારૂપ પરમેશ્વર આપને નમસ્કાર છે, પુંડરીકાક્ષ આપ જ ત્રિલોકીમાં રહેનારા જીવોના ક્લેશનું નિવારણ કરવામાં દક્ષ છો કૃપાનિધિ, વિષ્ણુ આપ મારા મસ્તક પર પોતાનો વરદ હાથ મૂકો, સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારા શંખ ચક્ર ગદાધર ભગવાન વિષ્ણુએ આ પ્રમાણે સ્તુતિ કરનારા ધન્વંતરીને વરદાન માંગવા કહ્યું, ત્યારે રાજાએ વિનીત થઈને કહ્યું, હું દેવતાઓનો રાજા થવા ઈચ્છું છું, તથાસ્તુ કહીને ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા, અને રાજા ધન્વંતરીએ ક્રમશ ઉન્નતિ કરીને દેવેન્દ્ર પદ પ્રાપ્ત કર્યું, પૂર્વ જન્મમાં કરેલા અનેક કર્મોના પરિણામ વશ ઇન્દ્રને 3 વાર પોતાના પદથી ભ્રષ્ટ થવું પડ્યું, વૃતાસુરનો વધ કર્યા પછી નહુસ દ્વારા ઇન્દ્રનું પદ છીનવી લેવામાં આવ્યું, ત્યાર પછી ઇન્દ્રે સિંધુસેનની હત્યા કરી નાખી, તેના પાપથી પણ તેના પદની હાનિ થઈ, ત્રીજી વાર અહલ્યા સાથે સમાગમ કરવાના કારણે પણ તેમને પદભ્રષ્ટ થવું પડ્યું, ઇન્દ્રએ વાતોને સ્મરીને સંતાપથી ચિંતિત રહ્યા કરતા હતા, ત્યાર પછી એક દિવસ તેમણે બૃહસ્પતિજીને પૂછ્યું, વાગીશ્વર શું કારણ છે કે વચ્ચે વચ્ચે મારે મારા રાજ્યથી ભ્રષ્ટ થવું પડે છે, આ પ્રકારે પદભ્રષ્ટ થવા કરતા તો નિર્ધન થઈ જવું જ સારું છે, કર્મોની ગહન ગતિને કોણ પૂરેપૂરી જાણે છે, બધા રહસ્યોને જાણવામાં આપના સિવાય કોઈ સમર્થ નથી, ત્યારે બૃહસ્પતિજીએ ઇન્દ્રને કહ્યું, જઈને બ્રહ્માજીને પૂછો, એ જ ભૂત ભવિષ્ય અને વર્તમાનની વાતો જાણે છે, મહામતિ જે કારણે આવું થાય છે તે બધું એ કહી દેશે, આવો નિશ્ચય કરીને તે બંને મારી એટલે કે બ્રહ્માજીની પાસે આવ્યા અને મને નમસ્કાર કરીને હાથ જોડીને કહ્યું, ભગવાન, કે આ દોષથી સચિપતિ ઇન્દ્ર પોતાના રાજ્યથી ભ્રષ્ટ થાય છે. નાથ, આ સંદેહનું નિવારણ કરો. તેમનો આ પ્રશ્ન સાંભળીને મેં ઘણી વાર સુધી વિચાર કર્યો. ત્યાર પછી બૃહસ્પતિને કહ્યું, બ્રહ્મન, ખંડ ધર્મ નામક દોષના કારણે ઇન્દ્રને રાજ્યપદથી ચ્યુત થવું પડે છે. દેશ કાળ વગેરે દોષથી શ્રદ્ધા અને મંત્રનો અભાવ હોવાથી, યથાવત દક્ષિણા ન આપવાથી, અસત વસ્તુનું દાન કરવાથી તથા વિશેષતઃ દેવતા અને બ્રાહ્મણોની અવહેલનાના પાતકથી જે દેહધારીઓનો પોતાનો ધર્મ ખંડિત થઈ જાય છે, તેનાથી અતિશય માનસિક પીડા સહન કરવી પડે છે તથા પદ પણ ગુમાવવું પડે છે. શોભપૂર્ણ ચિત્તે કરેલો ધર્મ પણ અનિષ્ટનું કારણ બને છે, તેનાથી કાર્યની સિદ્ધિ થતી નથી. પોતાનો ધર્મ પૂર્ણ ન થવાથી કયું અનિષ્ટ થતું નથી. આમ કહીને મેં તેમના પૂર્વજન્મની વાત કહી. પૂર્વજન્મમાં ઇન્દ્ર રાજા આયુના પુત્ર ધન્વંતરી હતા. આમની તપસ્યામાં તમ નામક રાક્ષસે વિઘ્ન નાખ્યું. પછી ભગવાન વિષ્ણુએ તે વિઘ્નનું નિવારણ કર્યું. આ પ્રમાણે આમના પૂર્વજન્મની આવી ઘણી ઘટનાઓ હોઈ શકે છે. તેમના ફળથી આમને ક્યારેક રાજ્યથી વંચિત થવું પડે છે. મારી વાત સાંભળીને ઇન્દ્ર અને બૃહસ્પતિ બંનેને બહુ આશ્ચર્ય થયું. તેમણે ફરી મને જ પૂછ્યું, સુરશ્રેષ્ઠ, ખંડ ધર્મત્વના દોષનું નિવારણ કઈ રીતે થશે? ત્યારે મેં ફરી વિચારીને કહ્યું, સાંભળો, એક ઉપાય બતાવું છું જે સમસ્ત દોષોને નિવારણ, સઘળી સિદ્ધિઓ આપનાર અને દુઃખમય સંસાર સાગરમાંથી બધા પ્રાણીઓને તારનાર છે. જેમના ચિત્તમાં સંતાપ રહે છે તેમણે આ ઉપાય કરવો જોઈએ. એ સમસ્ત જીવોને શાંતિ આપનારો છે. તે ઉપાય છે ગૌતમી દેવીના તટ પર જઈને ભગવાન વિષ્ણુ અને શિવની સ્તુતિ કરવી. આ સાંભળીને એ તે જ સમયે ગૌતમીના તટ પર ગયા અને સ્નાન કરીને પ્રસન્ન ચિત્તે ભગવાન વિષ્ણુ અને શિવની સ્તુતિ કરવા લાગ્યા. ઇન્દ્રે વિષ્ણુની સ્તુતિ કરી અને બૃહસ્પતિએ શિવની. ઇન્દ્ર બોલ્યા, મત્સ્ય કુર્મ અને વારાહનું રૂપ ધારણ કરનારા ભગવાન વિષ્ણુને વારંવાર નમસ્કાર છે. નરસિંહ દેવ તથા વામનને પણ નમસ્કાર છે. હયગ્રીવ રૂપધારી ભગવાનને પણ નમસ્કાર છે. ત્રિવિક્રમ આપને નમસ્કાર છે. પરમેશ્વર આપ અનંત અને અચ્યુત છો, આપને નમસ્કાર છે. પરશુરામ રૂપધારી આપને નમસ્કાર છે. હું ઇન્દ્ર વરુણ અને યમ આપના જ સ્વરૂપ છીએ, આપને નમસ્કાર છે. ત્રિલોક રૂપધારી દેવતા પરમેશ્વરને નમસ્કાર છે. ભગવાન, આપ પોતાના મુખમાં સરસ્વતીને ધારણ કરો છો અને સર્વજ્ઞ છો. આપ લક્ષ્મીવાન છો, તેથી લક્ષ્મીને વૃક્ષસ્થળ પર ધારણ કરો છો. પાપ તાપ આપનો સ્પર્શ સુદ્ધા કરી શકતા નથી. આપની ભુજાઓ, ચરણો અને જંગાઓ અનેક છે. કાન, નેત્ર અને મસ્તક પણ અનેક છે. આપ જ વાસ્તવમાં સુખી છો. આપને પ્રાપ્ત કરીને અનેક જીવો સુખી થઈ ગયા. હરિ, આપ કરુણા સાગર છો. મનુષ્યને ત્યાં સુધી નિર્ધનતા, મલિનતા અને દીનતાનો સામનો કરવો પડે છે જ્યાં સુધી તે આપના શરણમાં આવતો નથી. બૃહસ્પતિ બોલ્યા, ઈશ, આપ પરમ સૂક્ષ્મ જ્યોતિર્મય અનંત ઓમકાર માત્રથી અભિવ્યક્ત થનારા, પ્રકૃતિથી પર ચિત્ત સ્વરૂપ, આનંદમય અને પૂર્ણ રૂપ છો. મુમુક્ષુ પુરુષો આપનું સ્વરૂપ આવું જ હોવાનું કહે છે. ભગવાન, જેમના હૃદયમાં કોઈ પણ કામના નથી અથવા તો સગળા મનોરથોને પ્રાપ્ત કરી ચૂક્યા છે, તેઓ પણ પંચ મહાયજ્ઞો દ્વારા આપની આરાધના કરે છે અને તેના ફળ સ્વરૂપે આપના દિવ્ય ધામ અથવા દિવ્ય સ્વરૂપમાં જે સંસાર સાગરથી પર છે પ્રવેશી જાય છે. શંભુ, તે નિષ્કામ અથવા આપ્ત કામ પુરુષ સમત્વ બુદ્ધિ દ્વારા પ્રાણી માત્રમાં આપના દર્શન કરીને શુદ્ધા પીપાસા, શોક, મોહ અને જરા મૃત્યુરૂપી છ ઉર્મિઓ પ્રાપ્ત થાય ત્યારે શાંત ભાવમાં રહે છે અને જ્ઞાન દ્વારા કર્મ ફળોને ત્યાગી દઈને ધ્યાન દ્વારા આપનામાં પ્રવેશી જાય છે. મારામાં ન જાતિ ધર્મ છે કે ન વેદ શાસ્ત્રોનું જ્ઞાન છે, ન ધ્યાનનો અભ્યાસ છે અને ન તો હું સમાધિમાં બેસું છું. માત્ર શાંત ચિત્ત ભગવાન શિવને ભક્તિ સાથે પ્રણામ કરું છું. ભગવાન, આપના ચરણોમાં ભક્તિ રાખવાથી મૂર્ખ મનુષ્ય પણ આપના મોક્ષ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. જ્ઞાન, યજ્ઞ, તપ, ધ્યાન તથા મોટા મોટા ફળ આપનારા હોમ વગેરે કર્મોનું સર્વોત્તમ ફળ એ જ છે કે મારી ભગવાન સોમનાથમાં નિરંતર ભક્તિ રહે. જગદાધાર શિવ બધા જીવોને માટે સદા જોયેલા અને સાંભળેલા પ્રિય ફળની, સ્વર્ગની તથા મોક્ષની પ્રાપ્તિ માટે આપની આ ભક્તિ જ નિસરણી છે. ધીર પુરુષો આપના ચરણોની પ્રાપ્તિ રૂપી ફળ માટે બીજો કોઈ માર્ગ દેખાડતા નથી. હે દયાળો, માટે આપના પ્રત્યે મારી ભક્તિ અખંડ રહે, આપની સેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતું રહે, બીજો કોઈ ઉપાય નથી. ઈશ્વર, જો કે અમે બધા પાપી છીએ, છતાં આપ પોતાના મહિમા તરફ જોઈને અમારા પર કૃપા કરો. આપ સ્થૂળ, સૂક્ષ્મ, અનાદિ, નિત્ય, પિતા, માતા, અસત અને સત સ્વરૂપ છો. ઋષિઓએ અને પુરાણોએ આ પ્રમાણે જેમની સ્તુતિ કરી છે, તે પરમેશ્વર સોમનાથને હું પ્રણામ કરું છું. બંનેની સ્તુતિથી ભગવાન શિવ અને વિષ્ણુ બહુ પ્રસન્ન થયા અને બોલ્યા, તમે બંને અત્યંત દુર્લભ અભિષ્ટ વરદાન માગો. ત્યારે ઇન્દ્રે કહ્યું, ભગવાન, મારું રાજ્ય વારંવાર મારા અધિકારમાં આવે છે અને છીનવાઈ જાય છે. જે પાપના કારણે આવું થાય છે તે પાપ નષ્ટ થઈ જાય. જો આપ બંને દેવેશ્વર અત્યંત પ્રસન્ન હોય તો મારું સર્વ કાંઈ સદા સ્થિર રહે. આ સાંભળીને ભગવાન શિવે અને વિષ્ણુએ મલકાયની ઇન્દ્રની વાતનું અનુમોદન કર્યું અને આ પ્રમાણે કહ્યું, આ ગોદાવરી નદી બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રણેય દેવતાઓ સાથે સંબંધ ધરાવતું મહાન તીર્થ છે. અહીં બધાના મનોરથ પૂર્ણ થાય છે. તમે બંને અહીં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરો. ઇન્દ્રના મંગળ માટે તથા તેમના વૈભવની સ્થિરતા માટે બૃહસ્પતિ અમારા બંનેનું સ્મરણ કરતા રહીને ઇન્દ્રનો અભિષેક કરે તથા તે સમયે આ મંત્ર બોલે, ઇહ જન્મની પૂર્વસ્મિન યત કિંચિત સુકૃતમ કૃતમ તત સર્વમ પૂર્ણતામેતુ ગોદાવરી નમો અસ્તુ તે. ગોદાવરી, મેં આ જન્મમાં અથવા પૂર્વ જન્મમાં જે કાંઈ પુણ્ય કર્મ કર્યા હોય તે બધા પૂર્ણતાને પ્રાપ્ત થાઓ આપને નમસ્કાર છે. જે આ પ્રમાણે સ્મરણ કરીને ગૌતમી ગંગામાં સ્નાન કરે છે તેનો ધર્મ અમારા બંનેની કૃપાથી પરિપૂર્ણ થાય છે તથા તે સાધક પોતાના પૂર્વ જન્મના દોષથી પણ મુક્ત થઈને પુણ્યવાન થઈ જાય છે. ઇન્દ્ર અને બૃહસ્પતિએ બહુ સારું કહીને ભગવાનની આજ્ઞાનો સ્વીકાર કર્યો અને બંને પ્રસન્નતાપૂર્વક તે કાર્યમાં જોડાઈ ગયા. દેવગુરુએ ઇન્દ્રનો અભિષેક કર્યો, તેનાથી એક નદી પ્રગટ થઈ જે પુણ્ય અને મંગલા કહેવાય છે. તે નદીની સાથે જે ગંગાનો સંગમ થયો તે બહુ જ પવિત્ર અને કલ્યાણકારક છે. ઇન્દ્રની સ્તુતિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ પ્રત્યક્ષ પ્રગટ થયા અને તેમની પાસેથી ઇન્દ્રે ત્રિલોકનું રાજ્ય પ્રાપ્ત કર્યું. તેથી ઇન્દ્રમ ગામ વિંદયત એ વ્યુત્પત્તિ અનુસાર ભગવાન ત્યાં ગોવિંદના નામથી વિખ્યાત થયા, કેમ કે ઇન્દ્રે તેમની પાસેથી ત્રિલોકમય ગાય પ્રાપ્ત કરી હતી. દેવગુરુ બૃહસ્પતિએ જ્યાં ઇન્દ્રના રાજ્યની સ્થિરતા માટે મહાદેવનું સ્તવન કર્યું ત્યાં એ સિદ્ધેશ્વરના નામે નિવાસ કરે છે. સિદ્ધેશ્વર નામક શિવલિંગની આ બધા દેવતાઓ પણ પૂજા કરે છે. ત્યારથી તે તીર્થ ગોવિંદ તીર્થના નામે પ્રસિદ્ધ થયું. ત્યાં જે મંગલા સંગમ, પૂર્ણ તીર્થ, ઇન્દ્ર તીર્થ અને બાસ્પત્ય તીર્થ પણ છે. તે તીર્થોમાં જે સ્નાન દાન તથા કિંચિન માત્ર પણ પુણ્ય કરવામાં આવે છે તે બધું અક્ષય થાય છે. ત્યાંનું શ્રાદ્ધ પિત્રોને બહુ પ્રિય છે. જે મનુષ્ય દરરોજ આ તીર્થના મહાત્મ્યને સાંભળે છે, વાંચે છે અથવા સ્મરણ કરે છે તેને ખોવાયેલા રાજ્યની પ્રાપ્તિ થાય છે. નારદ, ત્યાં ગૌતમીના બંને તટો પર સાડત્રીસ હજાર તીર્થ છે જે સર્વ પ્રકારની સિદ્ધિ આપનારા છે. અધ્યાય 53 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.